નરનારાયણ ભગવાન છે એ નારદજીને સાધારણ ધર્મો કહે છે. એમાં છેલ્લે ચોથો ધર્મ શૌચ પવિત્રતા, આંતર અને બાહ્ય પવિત્રતા, અહિંસા, પછી કોઈનો દ્રોહ ન થાય એવું સત્ય વચન એ બીજો ધર્મ, શાસ્ત્ર પ્રમાણે જે ભોગ કહ્યા છે એમાં પણ સંકોચ કરવારૂપ તપ એ ત્રીજો ધર્મ, બાહ્ય અને આંતરિક પવિત્રતા એ ચોથો ધર્મ. હવે પાંચમો ધર્મ કહે છે, અનાદાનમ પરસ્વસ્ય પરોક્ષમ વા છલેન ચ, કે પારકાનું અન્ન છે, પારકાનું દહન છે, એ ક્યારેય હરણ ન કરવું, પરોક્ષ રીતે પણ નહીં અને પ્રત્યક્ષ રીતે એટલે છળ અને કપટ કરીને પણ. માગૃદહ કસ્ય સ્વિદ્ધનમ, કપટ કરીને પણ કોઈનું ધન છે એ હરવું નહીં, એ એક ધર્મ છે. એક દુબઈથી ભગવાનના ભગત હતા, એમનો ફોન હતો થોડા દિવસ પહેલા કે સ્વામી અમારી કંપનીમાં છે જે અમે પ્રોડક્શન કરતા હોઈએ, તો અમને તો ખબર હોય કે પ્રોડક્ટ કેટલામાં તૈયાર થઈ છે, પછી અમે થોડીક ઊંચી પ્રાઇઝે એને વેચતા હોઈએ, તો લોકોને છેતર્યા કહેવાય કે ન કહેવાય, એમ હોય એવું ને એવું જ લેવું તો બરાબર, એમ પણ થોડોક પ્રોફિટ વધારે હોય તો છેતર્યા કહેવાય કે ન કહેવાય, શું કહો તમે? શ્રી સવા સુધી વાંધો નહીં, હવાયું હોય ત્યાં સુધી વાંધો નહીં, એમ હા એટલે જ લખે છે. પણ ઘણી વખત કંપનીના ખર્ચા બહુ મોટા હોય, માર્કેટિંગના ખર્ચા, પછી એના એમ્પ્લોયના ખર્ચા, એ બધા બહુ ઝાઝા હોય, એટલે એની પ્રાઇસ છે એ વધતી હોય. પણ શ્રી સવાનો અર્થ એવો છે કે પ્રોફિટ, એમ ખર્ચા બાદ કરતાં જે વધે એ પ્રોફિટ ઉપર શ્રી સવા, એમ સવાયું હોય ત્યાં સુધી વાંધો નહીં, એના કરતાં વધારે થાય તો એ થોડુંક બરાબર નહીં, એમ તો એ હેરાન પરેશાન કર્યા કહેવાય. એમ પછી માર્કેટ સેગમેન્ટ આખું અલગ હોય તો કંઈ વાંધો નહીં, જેમ કે બહુ હાઈફાઈ લોકો જે પ્રોડક્ટ લેતા હોય અને હાઈફાઈ લોકો છે એ ચૂકવવા માટે તૈયાર હોય ને સામે તમે દેતા હો તો એ પાછા છેતરા ન કહેવાય. આ શેર બજાર છે એ એવું છે, પણ આ તો જનરલી પ્રોડક્ટ વેચતા હોય ત્યારે એમ માલ સામાન લેતા હોય, શેર બજાર તો એક ગુરુ મહારાજ કહે છે ને જુગારીઓ ધંધો જ છે એમ. ના એટલે સમજો કે જે પણ ટેક્સ લાગ્યા એ ટેક્સ તો બધા ખર્ચામાં જ ગણાય, એ તો બાદ જ કરવાના, પ્રોફિટ છે એ જ કાઉન્ટ કરવાનો. પ્રોફિટ છે એ સવાયા કરતાં વધારે લીધો તમે તો બીજાને છેતરા કહેવાય, એવું કંઈક કંઈક થાય છે. એટલે જ કીધું ને કે ઘણી વખત કંપનીના ખર્ચા મોટા હોય, ગવર્મેન્ટના કાયદા કાનૂન પ્રમાણે પેલું થતું હોય તો પછી સવાયું થાય કે વધારે થાય, એના કરતાં વધારે ખર્ચા. પ્રોડક્ટ તો 5 રૂપિયાની જ હોય પણ બધું તમે ચડાવો ને એટલે 50 રૂપિયા પગે, મેન્યુફેક્ચરિંગ કિંમત 5 જ રૂપિયા હોય પણ ગવર્મેન્ટના કાયદા કાનૂન આ તે બીજું ત્રીજું બધું ચડાવો તમે એટલે એટલે સુધી પહોંચે. તો એ 50 રૂપિયાનો જે ખર્ચ થયો કન્ઝ્યુમર સુધી પહોંચવા સુધીમાં જે ખર્ચ થયો તમામ ખર્ચ કાઉન્ટ થઈ જાય. પછી એની અંદર ઇલેક્ટ્રિસિટી પણ આવે, સ્ટાફ જેટલો રોક્યો છે એ પણ આવે, નાની મોટી જગ્યા, જગ્યાનું ભાડું, પછી એનું લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટેશન, એના પેકિંગ, પેકિંગની પાછળ જે સ્ટાફ વપરાણો છે એની પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ છે એનું ઘસારું, ડેપ્રિસિએશન, સિક્કે બધું આવી જાય, રાઈટ? એ તો જ ગણાય ને, નહીતર તો ગણાય નહીં. હે લગભગ એવું જ કરે તો જ ધંધો થાય, નહીતર તો ધંધો ન થાય. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે તમે ધંધો કરવા જાઓ તો ધંધા કોઈ દિવસ થાય એવું ઘણા બધા લોકો કહેતા હોય છે. અને હવે આમાં કેવું થાય કે તમે બધું જ ગવર્મેન્ટના પ્રમાણે ચાલો એટલે તમારી પ્રોડક્ટની પ્રાઇસ એટલી બધી વધી જાય કે કોમ્પિટેટર છે એ બધાએ થોડું ઘણું આડાવડું કરીને લો પ્રાઇઝની અંદર એ વસ્તુ વેચી નાખે તો તમારી પાસે પાસે કસ્ટમર ન આવે. એટલે અત્યારે જે ગળાકાપ હરીફાઈ છે એના પ્રોબ્લેમ બધા આવા છે કે જે વસ્તુ ભારતની અંદર બને છે એ જ વસ્તુ ચાઇના છે એ આપણી કરતાં સારી ક્વોલિટીની અને આપણી કરતાં સસ્તી બનાવીને આપે. આપે કે નથી આપતો? પાછા શોર્ટ ટાઈમની અંદર આપે. એટલે બિચારા ભારતીય બિઝનેસમેન છે ઉપર જ ન આવે. આ તો હવે થોડું થોડું બધાને સમજાય છે એટલે બધા થોડુંક ભારતીય બિઝનેસમેનને પ્રોત્સાહન આપે છે કે હાલો કાંઈ વાંધો નહીં, પૈસો ગમે એમ તો ભારતમાં તો રહ્યો. એટલે આમ જોવા જાય તો આનો કોઈ અંત નથી. પછી હવે પોતપોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે ચાલવું. અહીંયા તો શાસ્ત્રમાં ખાલી એક ફોર્મ્યુલા આપી હોય અને આવું કંઈ સિદ્ધાંત જ થઈ જાય એવું ન થાય, પણ કોઈને છેતરવા નહીં. ઇન શોર્ટ આટલું, પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કોઈને છેતરવા. આપણી દાનત એવી ન હોવી જોઈએ કે આપણે એને, હા બસ એ છે, એમની સાથે તમે ટ્રાન્સપરન્સી રાખી હોય કે આ પ્રોડક્ટ મારે બને છે આટલામાં, એના ઉપર આટલું આટલું લાગે છે અને મારો પ્રોફિટ આટલો છે અથવા તો કંપનીનો પ્રોફિટ આટલો છે, તો ટ્રાન્સપરન્સી રહી અને પછી એમાં એગ્રી હોય તો નો પ્રોબ્લેમ, સામે સામે એગ્રી થઈ ગયા ને એટલે છેતરા નથી. પણ આપણી દાનત થોડીક ખરાબ હોય તો થોડીક તકલીફ. એમ કહેવાનો અર્થ એ દાનત ઉપર હશે, કારણ કે ધર્મો છે ને, આ જે ધર્મ છે એ આપણે કઈ વૃત્તિથી કરીએ છીએ ધારણ કરી રાખીએ અને ધર્મ કહેવાય, એટલે આપણી વૃત્તિઓ છે એ એટલી સક્ષમ છે અથવા તો અહીંયા પ્રોબ્લેમ આવશે તો એના આધારે આપણી વૃત્તિઓ વિખાઈ જશે. આ જેટલા પણ 25-25 ધર્મ કહેશે એ 25-25 ધર્મની અંદર ધર્મની જે વ્યાખ્યા છે ધારયતી ધર્મ એ બધાની અંદર કોમન લાગુ પડે, કારણ કે ધર્મ છે. પછી એની પર્સનલ વ્યાખ્યા લાગુ પડે, જેમ કે સત્ય, તો સત્યની એક પર્સનલ વ્યાખ્યા છે અને સત્ય ધર્મ છે એટલે ધર્મની વ્યાખ્યા. એટલે સત્ય છે એમાં પહેલાં ધર્મ એ જોવાનો કે ધારણ કરી રાખે એવું છે કે નહીં, એ બેઝિક કોમન વ્યાખ્યા છે એની. અને પછી સત્યની ઓન વ્યાખ્યા, એટલે અહીંયા જે કીધું બીજાને છેતરવા નહીં એ એટલા માટે કહ્યું કે આપણી અંદર ધારણ સામર્થ્ય વધે, આપણી વૃત્તિ છે એ બીજાને છેતરવા રૂપ ન થઈ જાય, આપણી વૃત્તિમાં કાયમ પછી એ જ ચક્ર ચાલ્યા કરે કે કોને કેમ બાટલીમાં ઉતારો, સવારમાં ઉઠીને પહેલો જ પ્લાનિંગ ત્યાંથી ચાલુ થાય અને કયું બૂચ મારવું, આજે આટલા જણાને ઉતારવાના છે એમ સાંજ પડે ત્યાં સુધીમાં, તો પછી કદાચ ન છેતરતા હોઈએ ને. બહારથી સામેવાળાને ખબર ન પડે કે તમે મને છેતરી નાખ્યો, કારણ કે જેને ઉતારવાનો હોય તો જ ઉતરે કે એને ખબર ન હોય તો જ. હા બાપુ, એટલામાં બે કીધું ને બાપુ, પ્રત્યક્ષ અને પરોક્ષ બે. હા એટલે એમ કે, એટલે જ એમ વૃત્તિના આધાર ઉપર છેતરવાનો ભાવ ન આવવો જોઈએ. પછી કોઈ પણ રીતે માલ કીધો હોય કાંઈ ને ખપાડી દઈએ કાંઈ અથવા તો બીજું બધું, આ એવો એક પણ ભાવ ન આવે તો ત્યાં સુધી રાઈટ. એમ આંતરિક પ્રોસેસ છે એટલા માટે કોઈને છેતરવા નહીં, પાંચમો ધર્મ છે. છઠ્ઠો ધર્મ, યથોચેતમ બ્રહ્મચર્યમ, કે ગ્રહસ્થ અને ત્યાગી જે પણ હોય એમણે જે ઉચિત હોય જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. બ્રહ્મચર્ય વ્રત એ ગ્રહસ્થના માટે જે કહેવાયું છે એ પ્રમાણે, ગ્રહસ્થ એ સંતોને માટે ત્યાગીઓને માટે કહેવાયું છે એ પ્રમાણે ત્યાગીઓએ. સાષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત છે એ સંતો માટે કહેવાયું છે અને ગ્રહસ્થ માટે જે કહેવાયું છે એ અલગ. બ્રહ્મચર્ય શબ્દનો અર્થ બ્રહ્મણી ચરતી ઇતિ બ્રહ્મચરઃ તસ્ય ભાવઃ બ્રહ્મચર્યઃ, કે જેમનું મન છે જેમના અંતઃકરણ છે એ ભગવાનના સ્વરૂપમાં હંમેશા રમે છે એ બ્રહ્મચારી. કારણ કે એમની વૃત્તિઓ એ વ્યભિચારને પામતી નથી, એમની વૃત્તિઓ જગતના પદાર્થોને વિશે આસક્ત થતી નથી, એમની વૃત્તિઓ ભગવાન કરતાં જગતના બીજા વ્યક્તિ વસ્તુ કે પદાર્થમાં વધારે માલ માનતી નથી, એટલે એમની વૃત્તિ વ્યભિચાર ભાવને ન પામી કહેવાય અને બ્રહ્મને વિશે રહી કહેવાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ખૂબ સરસ અર્થ કરતા. સ્વામી કહે કે જે આ બ્રહ્મચર્ય છે એ તો છે જ, પણ જે આધ્યાત્મિક અર્થ છે એ એવો છે કે આપણું હૃદય, આપણું મન, આપણા ઇન્દ્રિયો, આપણા અંતઃકરણ એ પરમાત્માને વિશે, એમના સ્વરૂપને વિશે સદા રમમાન રહે તો એ બ્રહ્મચર્ય સાચું. એટલે યથોચિત કહ્યું એનો અર્થ એવો છે કે ગ્રહસ્થાશ્રમની અંદર સવારથી સાંજ સુધી ઉપાધિ હોય, આખો દિવસ ભગવાનમાં વૃત્તિઓ રહી શકે ન રહી શકે, વિઘ્નો વિક્ષેપ આ બધું આવે, તો એ પણ મહારાજે વચનામૃત મધ્ય પ્રકરણના 62માં વચનામૃતમાં કહ્યું. અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો ત્યારે કે ગ્રહસ્થ છીએ એ આખો દિવસ કેટલીય વિટમણાની અંદર એમને પછી ભગવાનનું ભજન થાય, વૃત્તિ રહે ન રહે એવું થાય તો એનું કલ્યાણ કેમ થાય? ત્યારે મહારાજે ખૂબ સરસ ઉત્તર આપ્યો. મહારાજે એવું કહ્યું કે ગ્રહસ્થાશ્રમની અંદર અનંત વિટમણાઓ છે, પણ સવાર સાંજ એક ઘડી કે અડધી ઘડી જો એકાગ્ર થઈ જીવ, ઇન્દ્રિયો અને અંતઃકરણ આ ત્રણેય એકાગ્ર થઈ અને ભગવાનની ભક્તિ કે ભગવાનની સ્તુતિ કે પ્રાર્થના કે ભગવાનનું ધ્યાન ભજન કરે તો એમને દિવસ આખાની અંદર જેટલા પણ કર્મ થયા છે એ તમામ કર્મ બળી જાય. આ એમના માટે યોગ્ય યથોચિત, એટલો સમય આપણા ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનને વિશે રાખવા, અને એ રાખે તો જેટલા પણ આખા દિવસની અંદર ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા પાપ થયા છે અથવા તો ભગવાન સિવાય બીજા કંઈ સંકલ્પ થયા છે, ભગવાનના ભક્તના માટે સૌથી મોટું પાપ કયું? ભગવાન સિવાય બીજે હેત થઈ જાય તે સૌથી મોટામાં મોટું પાપ એમ મહારાજે અંત્ય પ્રકરણના 17માં વચનામૃતમાં ભરતજીના આખ્યાનના દ્રષ્ટાંતે કરીને કહ્યું. તો આપણને આખા દિવસમાં થોડુંક પૈસામાં હેત થઈ ગયું હોય, થોડુંક દુકાનમાં હેત થઈ ગયું હોય, થવાનું જ કરતા હોય એટલે થાય જ, તો સાંજ પડે સવારે અથવા તો પૂજા કરતા હોઈએ ત્યારે બધા જ વિચારને પડતા મૂકી એકાગ્ર થઈ અને ભગવાનના સ્વરૂપમાં જો વૃત્તિ રાખીએ તો આપણે આખા દિવસની અંદર જે થયું છે એ બ્રહ્મણી ચરતી યસ્ય મનઃ સહ બ્રહ્મચરઃ, અને એનો ભાવ એટલે બ્રહ્મચર્ય, એનો પ્રયાસ એટલે બ્રહ્મચર્ય. અને પહેલું પણ વિધાન છે સાષ્ટાંગ બ્રહ્મચર્ય અને સાથે સાથે ગ્રહસ્થાશ્રમના માટે એક પત્ની વ્રતરૂપ, અને એમાંય તે જે પણ સમય સંજોગ કાળ પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જે બ્રહ્મચર્ય છે એ પણ છે. યથોચિતમ બ્રહ્મચર્યમ એ છઠ્ઠો ધર્મ છે. ત્યાર પછી વળી પાછું કહ્યું, સાતમા ધર્મની અંદર આઠમો ધર્મ અને નવમો ધર્મ એ ત્રણે એક સાથે કહ્યા, કામ લોભ ક્રોધામ જયહ. કામના વેગને જીતવો, લોભના વેગને જીતવો અને ક્રોધના વેગને જીતવો, એમના આવેગ, આ તમામ લાગણીઓ છે. બ્રહ્મચર્યનું પાલન કરવાનું કહ્યું અને વળી પાછું એનું એ જ રિપીટેશનમાં કામનો વેગ જીતવાનું કહ્યું. એટલે ત્યાં જે બ્રહ્મચર્યનો અર્થ છે એ જે ભગવાન સ્વામિનારાયણે આધ્યાત્મિક અર્થ કર્યો છે, જે શાસ્ત્રીજી મહારાજ આપણને સમજાવતા હતા એ અર્થમાં હશે. અહીંયા કામ વેગ સ્પેશિયલી કહ્યું, અને એમ છતાંય કદાચ ઓલા અર્થમાં હોય તો પણ ભગવાને આ જે દોષ છે એ સૃષ્ટિ ચાલુ રહે એમના માટે દરેક જીવાત્માની અંદર આ મૂકેલો છે, ઈશ્વર સર્જિત દોષ છે. કામ દોષ છે, ઈશ્વર સર્જિત દોષ છે, સૃષ્ટિનું ચક્ર ચાલુ રહે એમના માટે મૂકેલો છે. એટલે અમુક અમુક સમયે એમના આવેગ છે આવતા જ રહેવાના, આવતા જ રહેવાના. એ આવેગને જીતવા, એ આવેગ ઉપર કંટ્રોલ કરવો, એ કામ વેગને જીતવો. આમ આપણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા જોઈએ, પણ અંતઃકરણની અંદર આપણે વિક્ષેપને પામીએ એવા આવેગ જ્યારે આવે તો એમના ઉપર પણ કેમ કંટ્રોલ કરવો. ક્રોધ થવાના તમામ કારણો છે, એમ છતાંય આપણને ક્રોધ થયો જ આવે છે. એમ થાય કે ઉપાડીને બે મારી દઈ, પણ તોય મારવાની નહીં. આવેગ આવી ગયો છે, ખબર છે કે હવે જો કંટ્રોલ ન રહ્યો તો, પણ છતાંય તે કંટ્રોલ કરવો. સામેવાળો ભોળો માણસ છે, આપણને ખબર છે કે આને કાંઈ ખબર પડતી નથી, 5 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં પકડાવી દેશો ને આયલું જશે. આવેગ આવી ગયો છે, પૈસા એ દેખાય છે ને, સામે માણા એ દેખાય છે ને, વસ્તુ એ દેખાય છે, તોય એનો કંટ્રોલ કરવો. કામ, લોભ અને ક્રોધ આ ત્રણેયના આવેગને જીતવા, એને કામ, ક્રોધ, લોભ એમનો વિજય થયો કહેવાય. આ બધી સાહજિક છે. ગીતામાં ભગવાને એમ કહ્યું કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપ જાયતે સંગાત સંજાયતે કામ. આસક્તિ થાય એટલે કામના ઉત્પન્ન થાય, અને કામના તૂટે એટલે કામાત ક્રોધો બી જાયતે, એટલે ક્રોધ ઉત્પન્ન થાય. અહીંયા કામનો બીજો અર્થ એ પણ છે, ઈચ્છા. કામ એક આવેગ, બીજો ઈચ્છા. ઈચ્છા એટલે શું? કંઈક ધાર્યું એ કરવાની પ્રબળ ઈચ્છા, એને ઈચ્છા કહેવાય. આમ કરવું છે, આમ જોઈએ છે, જે પણ છે. કામ એટલે સંકલ્પ, કામ એટલે રાગ. સંકલ્પ એક, એના પછીનું રાગમાંથી ઉત્પન્ન થયેલું. રાગ છે એ સૌથી વધારે. રાગમાંથી કામ એટલે ઈચ્છા ઉત્પન્ન થાય. અતિશય ઘાટી કામના એટલે રાગ. અને રાગ છે કારણ શરીરમાં પડ્યો છે, અને એમાંથી ઈચ્છા ઉત્પન્ન થાય. અને ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે ઈચ્છાને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ થાય, ત્યારે મનના પ્લેટફોર્મ પર આવ્યું. મનના પ્લેટફોર્મ રૂપ ઉપર આવે ત્યારે વિચાર રૂપે કે સંકલ્પ રૂપે આવે છે, એમના પહેલાં આ છે એ બધું કારણ શરીરના વલા ઉપર છે. અને જ્યારે સંકલ્પ થયો કે આપણે આમ કરવું છે અને કોઈક ન કરવા દે, તો ક્રોધ થાય. ઈચ્છા પૂર્ણ ન થાય તો ક્રોધ થાય, અને ઈચ્છા પૂર્ણ થઈ જાય તો લોભ થાય. એક વખત પૂરી થઈ ગઈ તો લોભ થાય. તમે જ ઘેરે જઈને એમ કહો કે આજે ભજીયા બનાવજો, અને બનાવી દે તો લોભ થાય. બીજી વખતે કહો કે હાલો માને છે તો આપણું કહી આવે, અને ભજીયા બનાવવાનું કીધું હોય ન બનાવે તો ક્રોધ થાય. કીધું તું ને કેમ ન કર્યું? કે બહુ સીધું સાદું સમજાઈ ગયું ને. ઈચ્છા પૂર્ણ થાય તો લોભ થાય, ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ થાય. એટલે લોભ અને ક્રોધ એ બંનેનું મૂળ કામ છે. એટલે અહીંયા પહેલાં કામને લીધો, સંકલ્પને લીધો, ઈચ્છાને લીધી, રાગને લીધો. સાતમો ધર્મ કામના વેગને જીતવો, આઠમો ધર્મ લોભના વેગને જીતવો, નવમો ધર્મ ક્રોધના આવેગને જીતવો. ત્યાર પછી દસમો ધર્મ કયો છે? મુદા વિત્તાર્પણમ પાત્રે. સત્પાત્રને આનંદપૂર્વક ધનનું દાન કરવું. આનંદપૂર્વક એક એક શબ્દ જોયા જેવા છે, સમજવા જેવા છે. સત્પાત્રમાં દેવાનંદ સ્વામીએ કહ્યું, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બહુ. યોગ્ય વ્યક્તિ છે કે નહીં એ પાત્ર ખાસ જોવું. કારણ કે જેમની પાસેથી આપણે દાન દઈએ છીએ એમનામ તો દેતા નથી, કંઈક ઈચ્છા છે. અને એ યોગ્ય પાત્ર હશે તો જ આપણું દાન છે એમાંથી આપણી જે ઈચ્છા છે એ પ્રાપ્ત થશે. કલ્યાણની ઈચ્છા હોય અથવા તો એમની પાસેથી પુણ્યની અપેક્ષા હોય તો એ અપેક્ષાઓ ત્યારે જ પૂર્ણ થાય કે સામે કોઈક પુણ્યશાળી વ્યક્તિ હોય તો. જો સામે પુણ્યશાળી વ્યક્તિ ન હોય અને એમ છતાંય દાન કરવામાં આવે, મદદ કરવી ક્યારેક કે કોઈ હોય તો, પણ દાન છે ને એ એવી વાત છે કે એમાં આત્યંતિક કલ્યાણ માટે અને આપણા અધ્યાત્મ માર્ગને આગળ વધારવા માટે એમના આશીર્વાદ છે એ આપણને કારણભૂત બને એમના માટે છે. એટલે જ કીધું અહીંયા મુદા આનંદથી આપવાનું એમ, પરાણે પરાણે નહીં દેવાનું. અથવા ઘણી વખત એવું થાય કે આપણી ઈચ્છા ન હોય, બાજુવાળો દે, એટલે મારડિયા ભાઈ છે એ દે છે, પછી અમે આમ તમારી સામે જોઈ કે ભાઈ મારડિયા ભાઈ આટલું બધું કરે છે તો સેજ ગેડ સાહેબ તમે કરો કંઈક, એટલે તમારે પછી સંકોચ થઈ જાય કારણ કે સેજે બધાય દેતા હોય અને આપણે ન દઈએ તોય સારું ન લાગે, અને કીધું અને ન કરો તોય સારું ન લાગે, એટલે બિચારાને સંકોચ થાય. સંકોચ થાય તો એવું કહેવું એક હિંસા જ છે, ના પાડી છે, હે આનંદ વિયો જાય. એટલે અમારા તરફથી અમે એવું પ્રેશર કરીએ તો એ હિંસા છે. એટલે આગળ ન આવ્યું મન કર્મ વચને કોઈને કૂચવવા નહીં, એમ દ્રોહ ન કરો. એટલે શાસ્ત્રીજી મહારાજ અયાચક વ્રત રાખતા હતા. પણ ઘણી વખત અમે કહ્યું ન હોય પણ એમના જવાબ આ ચાલતી હોય ને, બે જણા ઊભા હોય ને પાંચ જણા હરખે હરખા ઊભા હોય, પછી બે આમ કે બે આમ કે, અને વળી પાછા જે વચ્ચે એક જણા હોય તો એ બિચારા સંકોચ થાય, અને પછી બધા કરે છે એટલે કરવું પડતું હોય તો એનું એવું ફળ ન થાય. કારણ કે ઇન્ટેન્શન શું છે, આશય એવો છે કે બધાએ કર્યું એટલે આપણે કરવું પડે, નકર આપણું નીચું દેખાય. એટલે એ દાનનું ફળ એટલું જ થાય કે તમારું નીચું ન દેખાય આશય પ્રમાણે. પછી એ દાનમાં તમે પુણ્ય અપેક્ષા રાખો તો એ મળે નહીં. બહુ સીધી સાદી સમજી શકાય એટલી વાત, યસ્ય ભાવના યાદૃશી સિદ્ધિર જાયતે તાદૃશી. જે સમયે જે ક્રિયા કરીએ છીએ એ વખતે હૃદયને વિશે જેવી ભાવના છે, જેવો સંકલ્પ છે, જેવો આશય છે, એ જ પ્રમાણે એ ક્રિયાનું ફળ મળે છે. આ 100% સત્ય એમ. અને આપણે પણ આપણા આગળ પાછળના વાલામાં જોઈશું ને તો આપણને ખબર પડશે કે આ ક્રિયા થઈ હતી ત્યારે મારો હૃદયમાં આશય આવો હતો, ભલે બહાર આપણે આવું કહેતા હતા દેખાડતા હતા પણ હતું આવું, એટલે એનું પરિણામ એવું જ મળ્યું હશે. આવા 5 કે 10 પ્રસંગો નહીં, બધા જ પ્રસંગોમાં એવું બનશે. જેવી આપણી ભાવના એવું જ પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. પછી આપણે ક્યારેક કોઈને ભાવના કહી હોય તો એ ઠીક ને, ન કહી હોય તો એ ઠીક, દેખાણી હોય તો એ ઠીક ને, ન દેખાણી હોય તો એ. ભાવનાનો અર્થ એમ છે કે અંતઃકરણને વિશે, હૃદયને વિશે છેલ્લી તળિયે, એકદમ છેલ્લા તળિયે જે પડી છે એ ભાવનાઓ. એ વખતે આપણને મૂળમાં સંકલ્પ કહ્યો હતો કે અલ્ટિમેટલી આપણે આવું થવું જોઈએ, એ જે સંકલ્પ હતો, એ જે ભાવના હતી, એ પ્રમાણે જ થાય. એટલે દાન છે એ આપતી વખતે પણ હૃદયમાંથી આનંદપૂર્વક જ આપવું જોઈએ, અને સંકલ્પ સાથે આપવો કે આના માટે મારે આપવું છે, ભગવાનને રાજી કરવા માટે. ઘણી વખત આપણે કહેતા હોય કે આપણે ભગવાનને રાજી કરવા માટે દઈએ છીએ, પણ એમની સામે ઘણી વખત અંદરથી અપેક્ષા બીજી પણ હોય તો એ અપેક્ષા પૂરી થઈ જાય, પણ એમનું જે પહેલું ફળ મળવું જોઈએ એ ન મળે. ભલે સકામ ભક્ત છીએ એટલે આપણી ઈચ્છાઓ કંઈ બધી ન હોય એવું નથી, નિષ્કામ હોય તો ન હોય, કંઈક ને કંઈક તો હોય જ એમ, પણ એ શુદ્ધ રાખવી, સારી રાખવી, જેથી કરીને આપણને બધા પરિણામ છે સારા મળે. એટલે સત્પાત્રને દાન આપવું એ પણ આનંદપૂર્વક દાન આપવું એ આ 10મો ધર્મ છે. તુષ્ટિહિ લબ્ધેન દૈવતઃ, પછી એવું કહ્યું કે ભગવાનની ઈચ્છાથી પ્રારબ્ધ અનુસારે જે પણ પ્રાપ્ત થયું એમાં સંતોષ રાખવો. આપણે મહેનત કરી અને પ્રારબ્ધ પ્રમાણે આપણને પ્રાપ્ત થયું તો જે મળ્યું એમાં સંતોષ. ઘણી વખત છે મહેનત આપણે ઘણી કરતા હોઈએ અને છેડા ભેળા ન થતા હોય તો ત્યારે આપણે નાસીપાસ થઈ જતા હોઈએ. એ નાસીપાસ ન થવું એટલા માટે ભગવાને ગીતામાં એમ કહ્યું, કર્મન્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળ ઉપર અધિકાર નથી, ફળ ઉપર અધિકાર નથી એનો અર્થ એવો છે કે જે કર્મ કરીએ છીએ તો ફળ મેળવવા માટે જ કરીએ છીએ. કેમ હમણાં આપણે વાત કરી, ભાઈ દાન આપીએ છીએ તો આપણે એમાંથી આવવું જોઈએ છીએ એવી ભાવના કંઈક છે, એના આધારે તો કરીએ છીએ ને, એવું જ પાછું ફળ મળે જ છે, નથી મળતું એવું નથી. પણ એમ છતાંય ઘણી વખત આપણી 100 એ 100% શુદ્ધ ભાવના હોય અને પ્રામાણિકપણે આપણે પુરુષાર્થ કર્યો હોય, છતાંય પરિણામ આપણા ફેવરમાં ન પણ આવે, કારણ કે આપણી ભાવના એમનું જેટલું પ્રભુત્વ છે એના કરતાંય દેશ કાળ ક્રિયા સંગ આ 8 જણા છે એમનું પ્રભુત્વ વધારે થઈ ગયું હોય તો આપણી ભાવના પ્રમાણે ન મળે. અને એ બધું નોર્મલ હોય તો આપણી ભાવના પ્રબળ હોય, આ 8માંથી જે પ્રબળ હોય એ પ્રમાણે બધું ચાલે. એટલે મહારાજે એવું કહ્યું કે જેનું જેનું જ્યાં પ્રધાનપણું સમજવું જોઈએ ત્યાં ત્યાં તેનું સમજવું. ઘણી વખત કન્ટિન્યુ માણસ છે એ ફેલ જતો હોય ત્યારે માણસ એમ કે હમણાં મારો સમય ખરાબ છે, એટલે એ એમ માને છે કે એનો કાળ છે એ વધારે પ્રબળ છે, એને પુરુષાર્થ કરતાં એનો કાળ પ્રબળ છે. આનો અર્થ એવો નથી કે એની ભાવના ખરાબ છે, આનો અર્થ એવો પણ નથી કે એનો પુરુષાર્થ ખોટો છે. એને મહેનત કરી એ પણ પ્રામાણિકપણે કરેલી છે, એમની ભાવના પણ સાચી છે, પણ સામે એમનો સમય ખરાબ છે. એટલે સમય ખરાબ છે એ પ્રારબ્ધના અનુસારે આગળનું ચાલ્યું આવતું હોય એમના આધારે હોય તો ત્યારે સંતોષ રાખવો. શું એટલા માટે એવું કહ્યું છે કે જે પણ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયું આપણે આપણી પૂરી મહેનત કરવાની, નહીંતર આમાં ઘણી વખત અકર્મણ્યવાદ આવી જાય કે બધું પ્રારબ્ધ અનુસાર જ ચાલે છે તો આપણે મહેનત કરવાની ક્યાં જરૂર છે. ભાગ્યમાં લખ્યું હોય એ જ મળે તો મહેનત કરવાની કાંઈ જરૂર નથી, એવું પણ નથી. ભાગ્ય પણ છે એનો એક રોલ છે, આપણી મહેનત છે એનો પણ એક રોલ છે. હવે આજે જે આપણે કર્યું છે એનું કદાચ આજે આપણને નહીં મળે, એક સમયે મળશે જ, કારણ કે અત્યારે જે આપણો સમય ચાલે છે એમાં કોઈ પ્રારબ્ધનું કર્મ છે એ પ્રબળ વર્તે છે એટલે એ પરિણામ નથી આપવા દેતો આપણા પુરુષાર્થને. પણ આજે જે પુરુષાર્થ કર્યો ને એ જે કર્મ જનરેટ થયું છે એ તો એક દિવસ ફળ આપશે જ ને. હલો, બસ તે દિવસે સુખિયા થશું. એટલે ઘણી વખત માણસ છે એ શરૂઆતની અંદર ઘણા પુરુષાર્થ કરે, ઘણો પ્રયત્ન કરે, છતાં એમને એટલો રિસ્પોન્સ ન મળતો હોય, પણ વળી પાછું પાછળથી એમનો અનુભવ, એમનું જ્ઞાન, એમના આધારે એમનો રિસ્પોન્સ મળતો હોય અને સુખી થતા હોય. જે અવસ્થાની અંદર જ્યારે પણ જેટલું મળે એમાં સંતોષ માનવો, આપણી મહેનત પ્રમાણે મળી જાય તોય સંતોષ માનવો, નહીતર વળી પાછો લોભ જાગે, ઈચ્છા પૂરી થઈ જાય એટલે શું થાય, અને ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ થાય, ક્રોધ થાય તો આત્મહત્યાના વિચાર આવે કે આપણે ક્યાંય ના નથી, હાલો હવે જવા દો. સંતોષ રાખવો, અને સંતોષ છે ને સૌથી મોટું ધન છે એમ કહેવાય. જેટલા સંતોષી માણસો સુખી હોય એટલા મહત્વાકાંક્ષી માણસો દુઃખી હોય, એટલા જ દુઃખી હોય. એનો અર્થ એવો નથી કે લક્ષ્ય ન રાખવું, એમ લક્ષ્ય તો રાખવું જ, પણ લક્ષ્ય રાખ્યા પછી મહેનત પણ કરવી, અને મહેનત કર્યા પછી યોગ્ય પુરુષાર્થ કર્યા પછી આપણે ફેલ ગયા તો ભગવાનની ઈચ્છા સમજવી, અને લક્ષ્ય રાખ્યા પછી આપણી મહેનત ફળી અને આપણને એ પ્રમાણે પ્રાપ્ત થયું તો ભગવાનની કૃપા સમજવી, ફેલ થયા તો ભગવાનની ઈચ્છા અને સફળ થયા તો ભગવાનની કૃપા, આ બધું ભગવાનની કૃપાથી થઈ. પણ આપણે ઉલટું માનીએ છીએ, સફળ થઈ જાય ત્યાં સુધી ભગવાનને સફળ થવાની પ્રોસેસમાં હોય ને ત્યાં સુધી એવી પ્રાર્થના કરતો, એવી પ્રાર્થના કરતો, હે ભગવાન ગમે એમ થાય આ પ્રોજેક્ટ હમણાં જોજો આ બોર્ડની એક્ઝામો આવશે, હવે તો કે માર્ચ મહિનામાં નહીં આવે પણ મોડી આવશે, એટલે છોકરાઓ બધાય એટલી બધી ભક્તિ આવી જાય, દંડવટ કરી કરીને ભગવાનની પાસે એમ માગે કે બોર્ડની એક્ઝામમાં પાસ કરી દેજો, અને પાસ થઈ જતા હોય તો વધારે ટકા, અને વધારે ટકાવાળા હોય તો ટોપર્સમાં, ટોપર્સવાળા હોય તો રેન્કર્સમાં, એવી રીતે પ્રાર્થના કરે. પ્રાર્થના પૂરી થઈ, પુરુષાર્થ કર્યો અને રેન્ક આવી ગયો, બે મહિના પછી રિઝલ્ટ આવે, મે મહિનામાં. પછી કોઈ પૂછે કે કેમ બહુ સરસ સારો નંબર આવ્યો, ઓલ ઇન્ડિયા મેથ્સની અંદર ફર્સ્ટ રેન્ક, સીબીએસઈમાં સબ્જેક્ટ વાઇઝ આપે અને સ્ટેટ બોર્ડ હોય તો ઓલી રીતે આપે. હવે જો કે રેન્ક બધા વી ગયા, પીઆર સિસ્ટમ આવી ગઈ, એટલે પણ જ્યારે આવતા હતા ત્યારે એવી જ રીતે કહેતા હતા, તો કે મહેનત એવી કરીશ, ઓકે. 18-18 કલાક સુધી સામે નથી જોયું કે, અને એટલું બધું લખ્યું, એટલું બધું લખ્યું ત્યારે કાંઈ ભગવાન યાદ આવે નહીં. સફળ થયા ત્યારે આપણને એમ થાય કે ભગવાનની કૃપા થઈ એટલે સફળ થયા, બાકી મહેનત તો મારા કરતાંય જાજી, દુનિયામાં જેટલા પણ લોકો છે એમણે બધાએ ક્યાં નથી કરી, તો એ બધાને ક્યાં એ પ્રાપ્ત થયું છે? થયું. જ્યારે સફળતા પ્રાપ્ત થાય ત્યારે ભગવાનની કૃપા, અને જ્યારે નિષ્ફળતા પ્રાપ્ત થાય ત્યારે ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી, જેવી ભગવાનની મરજી હશે હવે કાંઈક આપણું આમાં સારું હશે. ભગવાન ક્યારેય કોઈને નિષ્ફળ બનાવી અને નાસીપાસ કરવા નથી માગતા, ભગવાન એમાંથી પણ એને કંઈક શીખવાડવા માગે છે. ક્યાંક હજી મિસિંગ છે, હજી યોગ્યતા પ્રાપ્ત કરવાની વાર છે, દેશકાળની તો છે જ, પણ હજી યોગ્યતા પ્રાપ્ત કરવાની વાત છે, ત્યાં સુધી ભગવાન એ આપતા પણ નથી. એક દીકરો જ્યાં સુધી યોગ્ય ન થઈ જાય ત્યાં સુધી બાપ છે એ પોતાનો વ્યવહાર પણ આપતો નથી. જો પિતા તરીકે આપણે આટલું ધ્યાન રાખતા હોય તો પરમ પિતા એવા ભગવાન છે આપણું ઘણું બધું ધ્યાન રાખતા જ હોય કે નહીં? કારણ કે એમની પ્રોમિસ છે, યોગ ક્ષેમમ વહમ્યમ, એની ક્ષેમ એટલે એનું રક્ષણ કરવું કે આ ભગવાનના માર્ગમાંથી પડી ન જાય, એ પણ એમની જવાબદારી છે, અને એમને યોગ કરાવી દેવો એ પણ એમની જવાબદારી છે. અને પછી કેટલું કે એનું રક્ષણ થઈએ, કેમ કેટલો સ્ટ્રોંગ થયો છે એની પરીક્ષા લેવી એ પણ એમની જ જવાબદારી છે. ક્યારેક ભગવાન આપણી પરીક્ષા પણ લેતા હોય, કપરા કસોટીના દિવસો એમાંથી પસાર થતા હોય, અને એ વખતે આપણને ભગવાનમાંથી વિશ્વાસ હલી ન જાય, આપણો આશરો ડગી ન જાય, અથવા તો અન્યાશ્રય ન થઈ જાય. જો થઈ જાય તો ભગવાન વિચારે કે હવે હજી માટલું કાચું છે, એક ટકોરો માર્યો પણ થોડુંક કાચું છે, એટલે જે પણ મળે છે એમાં સંતોષ રાખો. ભગવાનની ઈચ્છાથી મહેનત પૂરેપૂરી કરવાની, લક્ષ્ય સામે રાખવાનું, પણ એમ છતાંય જે પણ મળ્યું એમાં સંતોષ. ત્યાર પછી 12મો અને 13મો ધર્મ એવો કહ્યો કે તીર્થ ક્ષેત્રે ચ યજ્ઞાદૌ ચતુર્વર્ગાપ્તયે પીવા આત્મનો વા પરસ્યાપી સર્વથા ઘાત વર્જનમ. કે તીર્થ ક્ષેત્રને વિશે અથવા તો યજ્ઞ આદિકને વિશે ચાર વર્ગ, એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચતુર્વર્ગ કહેવાય છે. આ ચારમાંથી કોઈની પણ પ્રાપ્તિને માટે આત્મનઃ એટલે પોતાનો અથવા પરસ્ય બીજાનો સર્વથા ઘાત વર્જનમ, ક્યારેય કોઈની હિંસા ન કરવી, આત્મઘાત ન કરવો અથવા તો બીજાની હત્યા ન કરવી, એમને મારવાની. મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર કહ્યું કે તીર્થને વિશે આત્મઘાત ન કરવો, કારણ કે જૂના સમયમાં એવું હતું કે મોક્ષને પામવાને માટે કે અહીંયાથી ભૈરવ જપ ખાય તો આવું મળે ને એમની આગલી ઈચ્છાઓ એ પૂરી થાય, જે પણ છે. ધર્મ, અર્થ, કામ કે મોક્ષ એમને પ્રાપ્ત કરવા માટે તો મનુષ્યનું શરીર મળ્યું છે. હવે એ શરીરની બલિ ચડાવી અને પછી તમે એ ઈચ્છા રાખો તો પછી તો પ્રારબ્ધ અનુસારે ક્યારે આવે એ કંઈ નક્કી નથી. અને બીજું, શાસ્ત્રકારોએ એવું કહ્યું છે કે એક વખત મનુષ્ય શરીરમાં જેણે હત્યા કરી એટલે કે આત્મઘાત કર્યો એમને ભગવાન બીજી વખત મનુષ્યનું શરીર આપતા પણ વિચાર કરે છે, એટલે કે આપતા જ નથી. હવે જ્યારે એમને બીજી વખત મનુષ્યનું શરીર નહીં મળે તો એમને કલ્યાણનો માર્ગ છે એ બધા જ દરવાજા એમણે બંધ કર્યા. એટલે ગમે એવી પરિસ્થિતિ આવી જાય તો પણ કોઈ પણ પરિસ્થિતિની અંદર આત્મઘાત ન કરવો, હારી ન જવું, ધીરજ રાખવી અથવા રસ્તો શોધી લેવો, પછી એ વ્યવહારિક હોય તોય ભલે અને આધ્યાત્મિક રીતે હોય તોય ભલે, પણ આત્મઘાત ન કરવો. 12મા ધોરણની અંદર ફેલ થાય અને પછી આજી ડેમ ઉપર જઈને ઊભા રહીએ તો કંઈ 12મા ધોરણમાં પાસ ન થઈ જાય આવતા જન્મમાં, બહુ સીધી વાત, એ ફેલ જ રહીએ. ઉલટાનું પહેલેથી છેલ્લે સુધી વળી પાછું કરવાનું. એના કરતાં બહેતર છે કે 2 દિવસ 5 દિવસ બધા કહેશે શાંતિ રાખો, એક વખત અપના દિન ભી, કંઈક ઘણી વખત લોકો કહેતા હોય છું. આ ઓલામાં તો કેટલી વાર લાગે એમ, પણ માણસો સહન ન કરી શકે. આત્મઘાત એ જ લોકો કરે છે કે જેની અંદર ટોલરન્સ નથી, સહન શક્તિ નથી, એમને જે વિચાર આવે છે. જે પૂર્ણ વિવેકી છે, પૂર્ણ જાગ્રત છે, એમને એ પણ ખબર પડે છે કે જે લોકો કહે છે એ અને અત્યારે મારી જે પરિસ્થિતિ છે એ એમના અનુસંધાને આટલું કહે છે, હું આટલી જગ્યા પર કાચો રહી ગયો એટલે મારે આટલું ધ્યાન રાખવું છે અને એક દિવસ આ હું કરીશ તે દિવસે આના જ લોકો મારી તારીફ કરતા હશે, આવું વિવેકીને દેખાય. જોકે એની તારીફ કરાવવી એ પાછું અહંકારના ભાવમાં હોય તો વાત થોડીક ખોટી, પણ એમને ક્લિયર એટલું દેખાય કે આ કાર્ય થયું છે, આ કાર્ય અંદર આટલી ભૂલ રહી છે, એ ભૂલના આધારે આ કહેવાય છે, એટલે એમને એટલું બધું પ્રેશર હૃદય ઉપર ન આવે. જ્યારે માણસ ફેલ થાય ને ત્યારે 2 કન્ડિશન હોય અને બંને કન્ડિશનમાં પોતાની જાતને એને હેન્ડલ કરવાની હોય. પહેલી કન્ડિશન એ કે ફેલ થયા છે એ પોતાને ખબર છે, બિઝનેસમાં હોય, ભણવામાં હોય કે કંઈ પણ અચીવમેન્ટ કરવાની છે, કાર્યક્રમ છે, તો એમાં જે પણ નાનાથી માંડી અને છેલ્લા સુધીના કામની અંદર પોતે ફેલ ગયા છે એ પોતાને તો અહેસાસ હોય જ. એટલે એક તો પોતાનો અંતરાત્મા એને કોરી ખાતો હોય કે આ મારાથી કેમ સફળ ન થયા. જ્યારે અંતરાત્મા એને કોરી ખાય એટલે અંદરથી એ નબળા પડે, અને સેમ ટાઈમ પાછું શું થાય કે જેટલા સગા સંબંધીઓ આજુબાજુવાળા હોય એ વળી પાછા એમ કે તમને તો કંઈ આવડતું જ નથી, તમને હાવ ખબર પડતી નથી, અમારા પૈસાનું પાણી કરી નાખ્યું, જે પણ એક્સ વાય ઝેડ બધું ઘણું બધું કહેતા હોય, આના કરતાં તો પેટે પાણો પાક્યો હોત તો સારું હતું, સમથિંગ સમથિંગ કેટલા કેટલા ઘણા ઘણા ભારે ભારે ડાયલોગ આવતા હોય. એ બધા જ ડાયલોગ જ્યારે એમને વાગે એટલે એક તો ઓલરેડી એના આત્માની અંદર એનો આત્મા છે એ કોરાઈ છે, એને ખબર છે કે હું નિષ્ફળ ગયો છું, અને સામેથી વળી પાછું નિષ્ફળ થવાનું ટોર્ચરિંગ આવે. એટલે બંને બાજુથી બહારથી પણ પડી ભાંગે અને માણસ અંદરથી પણ પડી ભાંગે. અને એ વખતે જે પણ લાગણીઓ જન્મે છે એ લાગણીઓને હેન્ડલ કરી શકવા માટેની એમની પાસે વિવેક શક્તિ નથી, એટલે પહેલાં જોઈ શકવાની વિવેક શક્તિ નથી અને બીજું હેન્ડલ કરવા માટેનું બળ નથી એમની અંદર. અને જે નિષ્ફળતા એમને કોરી ખાય છે એ નિષ્ફળતા એમને આંતરિક રીતે નિર્બળ બનાવે છે. નિષ્ફળતા છે એ એમના આત્મા ઉપર હાવી થઈ જાય છે. અને આપણે બધા એમને એ સમયની અંદર ટોર્ચરિંગ કરી અને નિષ્ફળતાને સપોર્ટ કરી નિષ્ફળતાને પહેલાંના આત્મા ઉપર હાવી થવામાં આપણે મદદરૂપ થઈએ છીએ. હલો, 10મા અને 12માના રિઝલ્ટ પછી જે આપણે કરીએ છીએ એ આવું કંઈક થાય છે, ઇન્ટરનલ પ્રોસેસ આવી થાય છે. એમની અંદર જે સંસ્કારો પડે છે આપણે એને કહેવું જ જોઈએ, નો ડાઉટ, એ બધી જ વાત સાચી, પણ પરિસ્થિતિ સંભાળીને. એ જ્યાં સુધી દુઃખી છે એ અંદરથી કોરાઈ છે ત્યાં સુધી તમારે એને દુઃખી કરવાની જરૂર જ નથી, કારણ કે ઓલરેડી એને નિષ્ફળતા જ દુઃખી કરે છે. જે દિવસે એ પોતે ઇન્ટરનલી સ્ટેબલ થઈ જાય પછી તમે કહી શકો. ત્યાં સુધીમાં નવા રસ્તાઓ તમને મળી જાય, શાંતિ થઈ જાય, બધું જ થઈ જાય. અને ઓલું ડબલ પ્રેશર આવે એટલે માણસ છે જાય. આત્મહત્યા જેટલી પણ થાય છે એમાં વ્યક્તિ પોતે પણ કારણભૂત છે અને એની સામે આજુબાજુનો સમાજ, વાતાવરણ એ પણ એટલું જ કારણભૂત છે. જો સમાજ એમને વિવેક દ્રષ્ટિ હોય અને એ આ વસ્તુ જોઈ શકતા હોય કે આની અંદર આ હાલે છે, તો સમાજ પણ એમને હેન્ડલ કરી શકે. અધરવાઇઝ જે વ્યક્તિ એ પરિસ્થિતિમાંથી પસાર થાય છે એમનો વિવેક પૂર્ણ જાગૃત હોય અને એ પોતાની જાતને, પોતાની લાગણીઓને અને આજુબાજુવાળાની લાગણીઓને, એમના કટુ વચનોને, એમના ટોર્ચરિંગને, એમના પ્રેશરને, એ બધાને હેન્ડલ કરી શકે એટલું બળ એની અંદર હોય. વિવેક અને બળ બંને જોઈશે. ખાલી વિવેક હશે તો ખબર પડશે પણ હેન્ડલ નહીં કરી શકે એટલે ફેલ જ જશે, પોતાની જાતને બચાવવામાંથી ફેલ જશે. ફેલનું રિઝલ્ટ વળી પાછું ફેલ આવશે. એક જગ્યા પર ફેલ થયા છે કે બે જગ્યા પર ફેલ થયા છે, અથવા તો સિરીઝ ઓફ ફેલ્યુર્સ છે, ઘણી વખત કન્ટિન્યુ ફેલ આવતા હોય, થતા હોય, અને એમના આધારે દરેક વખતે એ નિર્બળ થતા જાય, એમને હેન્ડલ કરવા માટે વધારે બળની જરૂર છે. આત્મઘાત કરવો નહીં એમાં ભગવાન સ્વામિનારાયણ એવું શીખવાડે છે. આપણી પરંપરાની અંદર સંતોએ ભગવાનનું બળ રાખવાનું કહ્યું છે. હરિબળ ગીતા કે ગમે એવું થઈ જાય તો ભગવાનનું બળ રાખો, એ એટલા માટે કહ્યું છે. અને એવું બળ બે જ રીતે પ્રાપ્ત થાય છે. એક, ભગવાનને ભગવાનના એવા સાચા સંત કે ભક્ત છે એમને વિશે આત્મબુદ્ધિ હોય તો મહારાજ કે બળને પામવાનો ઉપાય છે. અને બીજું સેવાનો માર્ગ છે. ભગવાનને ભગવાનના ભક્તની જેટલી સેવા કરે એટલું એના આત્મામાં બળ આવે. અને આ ધર્મ છે એ પણ બળ આપનારો છે. એટલે સ્વધર્મમાં રહી અને સેવા કરે એમના આત્માને વિશે બળ આવે. અને ભગવાનને ભગવાનના એવા સંત એમને વિશે આત્મબુદ્ધિ થાય, એમનું જોડાણ થઈ જાય એટલે એમનું બળ છે એમને આવે. ભગવાનનું બળ જ્યારે આત્માને પ્રાપ્ત થાય, આપણું બળ ખૂટી જાય એટલે આપણે નથી સપોર્ટ લેવો પડતો. શરીરની અંદર વિટામિન ખૂટી જાય એટલે આપણે પછી ટેબ્લેટ લઈએ છીએ ને એક્સટર્નલ સપોર્ટ માટે. એવી જ રીતે પરિસ્થિતિ કન્ટિન્યુ કઠણ હોય, દેશકાળ કન્ટિન્યુ કઠણ હોય, સમાજ કન્ટિન્યુ વિપરીત થતો જતો હોય અને એમના મેણા ટોણા એ બધું આવતું હોય, આ બધાના વારને આપણો આત્મા સહન ન કરી શકે એ વખતે એક્સટર્નલ બળ છે એ કામમાં આવે. ભગવાનના ભગવાનના ભક્તો સંતો એમની સાથે આત્મબુદ્ધિ એમને આગળ નિખાલસ થઈને કહી દઈએ, એ ભગવાનને પ્રાર્થના કરે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આપણા મહારાજ મોટા છે, ટેલ યોર ગોડ, ડોન્ટ ટેલ યોર ગોડ હાઉ મેની પ્રોબ્લેમ્સ યુ હેવ, ટેલ યોર પ્રોબ્લેમ્સ હાઉ બિગ યોર ગોડ ઇઝ. કે ભગવાનને આપણે એમ ન કહીએ કે મારે આટલા બધા પ્રશ્નો છે ને આટલા બધા પ્રોબ્લેમ છે, પણ એના બદલે પ્રોબ્લેમને બધાને એમ કહીએ કે મારી પાસે આવડા મોટા ભગવાન છે, તમે બધા એ કાર્ય આવો ને તો એ વાંધો આવે એવું નથી એમ. એટલે ભગવાનનું બળ છે એ ખૂબ મોટું છે. જેટલા પણ વ્યક્તિ ભગવાનની સાથે જોડાયેલા છે એમણે ભગવાનનું બળ જેમને પ્રાપ્ત થયું છે એમને ક્યારે આત્મઘાતનો વિચાર સુદ્ધા આવતો નથી. એટલે સૌથી મોટામાં મોટું, હવે ભવિષ્યની અંદર આત્મઘાતના રેશિયો વધતા જાય છે, જેટલો સમાજ આધ્યાત્મિક બનશે, જેટલા લોકો ભગવાનની સાથે જોડાશે એટલા જ એ બચી શકશે, બાકી બચનારા નથી. ગમે એટલા સક્સેસફુલ હોય, ગમે એટલા પોતાની રીતે બધું કરી શકતા હોય તો પણ એક સમય એવો આવે છે. વચ્ચે કંઈક એવા સમાચાર આવ્યા હતા, સાચા કે ખોટા મને ખબર નથી, પણ બહુ મોટા મોટિવેશનલ સ્પીકર, એમને આત્મહત્યાના વિચાર આવે છે, ડિપ્રેશનના શિકાર બનેલા છે, એવી રીતની પોસ્ટ વોટ્સએપની અંદર થઈ હતી, કંઈક સંદીપ માહેશ્વરી કરીને કંઈક નામ છે એમનું, ખોટું છે, ઓકે, કોઈક એમ નામ ચડાવી દીધું, આમાં તો શું છે, ખોટે ખોટું ચડાવી દીધું એ ઘણી વખત. થાય એવા નથી, કારણ કે એની જે કંઈક ટ્રીક અને ટેકનિક છે એના ઉપર તો એવું લાગે કે આ નહીં થાય એમ શિકાર ડિપ્રેશનના. પણ છતાંય તે માણસ છે એ જ્યારે આધ્યાત્મિક બને છે ત્યારે જ એમને ભગવાનનું બળ પ્રાપ્ત થાય છે અને ત્યારે જ એ બધી પરિસ્થિતિઓ સામે ઝઝૂમી શકે એવો તૈયાર થાય છે. આત્મહત્યાના કેસ તો જ ઘટે કે જો માણસ ભગવાનની સાથે જોડાય, ભગવાનના ભક્તોની સાથે જોડાય, સંતોની સાથે જોડાય, તો એમને એ બળ પ્રાપ્ત થાય. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે જેટલા પણ ધર્મો ભગવાન નરનારાયણે નારદજીને કહ્યા છે, તમામ ધર્મો આપણા આત્માને વિશે આવે, આપણે ધર્મોને ધારણ કરી શકીએ, આપણો આત્મા છે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરેને ધારણ કરી શકે, ભગવાનની કૃપા આપણને સૌને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.